વિવેકાનંદજી પરદેશ હતા, ટૂંકમાં ટૂંકમાં આપણે લઈ લઈએ તો ત્યાંની એક યુવતી એ સ્વામીજીનું રૂપ ને યુવાનને જોઈ અને બુદ્ધિ ને વિદવત્તા ને પવિત્રતા અને સારી બુદ્ધિથી એને એમ થયું કે આમના થકી જો મને એકાદ બાળક મળે તો કેટલું ગુણિયલ સ્પિરિચ્યુઅલથી ભરેલું આવું એક બાળક થાય. એટલે વિવેકાનંદજીને એકાંતમાં એમણે કીધું કે હું ઈચ્છું છું કે તમારા થકી મારે એક પુત્રની પ્રાપ્તિ થાય. ઓફર જ આવીને વિવેકાનંદજીએ તરત કીધું પગે લાગીને કે માં મને જ તારો દીકરો માની લે ને, આ માતૃબુદ્ધિ છે. જો તરત દ્રષ્ટિ વિશુદ્ધ છે, શાસ્ત્રમાં ત્રણેય વસ્તુ છે, તમે શાસ્ત્રને અન્યાય ન કરો. હું વિદ્વાનો ભલે હોય ને આપણે ભલે નાના મોટે મોટી વાત કરતા હોય પણ હંમેશા શાસ્ત્રને પકડી રાખવાનો મત નો, શાસ્ત્રથી અને શાસ્ત્રના રચયાથી ઓવર ન થવું. આપણી બુદ્ધિનો કોઈ ભરોસો નથી, આપણે રજોગુણ તમોગુણ રમનારા, થોડું માન મળે, થોડા પૈસા મળે, થોડું ફંક્શન હરખું જાય તો ઓહો થઈ જાય, પાંચ જણા માને ત્યાં તો ક્રાંતિકારી થઈને સભામાં મોટા સમાચાર આવી જાય, ત્યાં તો કૂદવા માંડે અને એ વળી શાસ્ત્રો ઉપર વિવેચન માંડે કરવા કાપી કાપીને. એમ હાલતા છે બકાલી ઘરે બેસાનું મળો. શાસ્ત્રમાં બધી છે વાતો, પૂર્વા પર સંબંધ જોવો પડે. તો ટીકા છે એનું દ્રષ્ટાંત આપ્યું તમને, એક એક હું સામે આપીશ તમને વસ્તુ કે જો તુલસીદાસજી ત્યાં એ જ વસ્તુ આવે એનાથી જાગેલા છે. હવે એની ઉપર કથા કરનાર જ પાછા ટીકા કરતા, આ બધું બંધ કરી દઉં 21મી સદીમાં, પણ તો મૂળમાં જ આ પીડ્યું છે. પણ શાસ્ત્રથી ની ઓવર જવું છે એને કોણ રોકે? અને વિવેકાનંદજી પાસે આવ્યા પેલી મહિલા, તેમણે તરત માં જાણીને પગે લાગ્યા. શિવાજીને પણ યુવતી ભેટ આપી જીતીને વિજેતા સૈનિકોએ, તો એમણે રૂપ જોઈને શું કીધું, ઓહો પગે લાગ્યા કે આવી સુંદર રૂપાળી માને કુખે જો મારો જન્મ હોત તો હું કેટલો સુંદર હોત. એને પુત્ર ભાવ અને માતૃભાવ જાગી ગયો, ઓહો આને પેટે મારો જન્મ હોત તો હું કેટલો સુંદર હોત. આપ માતૃબુદ્ધિ છો, વિકાર એક ક્ષણ ના ટકે. પણ ભારતીય ફિલોસોફી અને પશ્ચિમની ફિલોસોફી તમે જોઈજો, ઇંગ્લેન્ડના બર્નાર્ડ શો એ મહાબુદ્ધિશાળી, એમને એક ત્યાંની જ યુવતીએ પ્રશ્ન આવી મૂકી, એની આગળ અપીલ કરી. એ અભિનેત્રી હતી, એટલે એમણે કીધું કે મારું રૂપ અને તમારી બુદ્ધિ આપણા બાળકમાં આવે એટલા માટે તમારાથી કે હું સંતાન ઈચ્છું છું. મારું રૂપ એ તો રૂપાળી હશે જ, અને આપની બુદ્ધિ એ આપણા બાળકમાં ઉતરે એટલા માટે હું તમારી પાસે આ પ્રસ્તાવ મૂકું છું કે મને તમારાથી પુત્રની પ્રાપ્તિ થાય. ફિલોસોફીનો ભેદ જોઈજો, ત્યાં માતૃબુદ્ધિ ન આવી, પણ એમણે જે વાત કરી એ જુદી રીતે કરી. બધા લેયર્સ હોય ને, એટલે બર્નાર્ડ શો એમ કીધું કે તમારી વાત સાચી છે કે આમ થાય તો થાય, પણ માનો કે તમે ઈચ્છો છો તમારું રૂપ ને મારી બુદ્ધિ. પણ બર્નાર્ડ શો રૂપાળા નહોતા. બર્નાર્ડ શો કે પણ એવું થાય તમારી બુદ્ધિ ને મારું રૂપ આવે તો સમાજ માટે બહુ મોટી સમસ્યા થઈ જાય, કારણ કે તું બદચલન છે અને મારું રૂપ તો કોઈને ગમતું નથી. તો એમાં મારું રૂપને જો તારી બુદ્ધિ આવી તો સમાજમાં એક બીજો એક આખો કંટક પેદા થઈ જશે, માટે રહેવા દે હું તારે રહીશ. માટે એમ જ ભાઈ, હું મારી રીતે બરાબર છું, તું તારી રીતે બરાબર. પણ ભારતીય જે મનીષીઓ છે એમાં જે માતૃબુદ્ધિની વાત છે, એટલે જ વિવેકાનંદજીએ જ્યારે એસેમ્બલીમાં 1893માં ઊભા થાય અને મારી ડિયર સિસ્ટર એને બ્રધર્સ એન્ડ સિસ્ટર અમેરિકન એમ જે વાત કરી, એ કોણ કહી શકે, માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર ઓફ અમેરિકા, એ કોણ કહી શકે? ભારતીય કોઈ વિશ્વમાં કોઈ ના કહી શક્યું. એટલે માતૃબુદ્ધિ, પરસ્ત્રીમાં માતૃબુદ્ધિ, માં માને, બેન માને, તરત વિકાર વિયો જાય. યુવતી કોઈ યુવાન હોય, એટલે હું ઘણી વાર કહી ચુક્યો છું કે કોઈને ત્યાં બે દીકરા હોય, એક દીકરો હોય એ ઇનફ નથી, પણ એક એને ત્યાં બેન હોય, દીકરી હોય, એ બહુ જરૂરી છે. કેમ કે યુવાન દીકરાને, એક દીકરો ને એક દીકરી હોય તો એ બહુ પાછું પર્યાપ્ત કહેવાય, કારણ કે યુવાન દીકરાને યુવાન દીકરી સાથે કેવી બેનની પવિત્ર બુદ્ધિથી જીવવું એની તાલીમ એના ઘરમાંથી મળે. નહીં તારે એને યુવાન છોકરી સાથે આવી રીતે નિર્લેપ રહેવાય એની કલ્પના જ ન આવે. પણ જેને એના જેવડી જ બેન છે, એકાદ બે વર્ષ મોટી કે નાની, તો એ યુવાન કેટલો પવિત્ર રહે છે, કેટલો રહે છે તમે વિચાર તો કરો. અકલ્પના છે ને, કલ્પનાની બાર વસ્તુ છે ને, એક જ ઘરમાં રહે છે. પણ સ્વપ્નમાં વિકાર આવે છે, કેટલી પવિત્ર બુદ્ધિથી રહે છે. એ શિક્ષણ એને ઘરમાંથી મળે. એટલે પરસ્ત્રીમાં મા બહેનની દીકરી. એક વાત તમને કરું, એક જણો છોકરી જોવા ગયો, એટલે સમજો તો તમે બટા પડી જાઓ એવું છો. હા કહી દઉં. ત્યાં પછી જમવા બેસાડ્યા, એમાં મહેમાન આરે ને ઓલો જુવાન મૂર્તિઓ હતો એ જમવા બેઠો હતો. પછી ઓલી છોકરી જે હોય પસંદ કરવાની હોય એ પીરસવા આવે ને, બધું પીરસતી. તે ઓલો મૂર્તિઓ હતો ને એ શું કે ખબર, બેન જરા પાણી આપો ને. તે ઓલી પાણી લઈ આવીને ક્યાં, લે મારા વીરા વળતી બસ પકડી ઘર ભેગો થાય, નામ જ લેતો નહીં, ન હોય તો ચોરે બે જ્યાં અહીંથી વિયો જા, ટાળી નાખ્યું ઠામ ટાળી નાખ્યું. લ્યો કહેવાનું ભલે રમૂજી લાગે છે, પણ બેન ને ભાઈ કીધી વાત પૂરી થઈ ગઈ. હવે સંબંધ કેમ થાય, ગીરના નેહડાની બનેલી વાત છે. આ તો કદાચ જોક હશે, કદાચ સાચું પણ હોય શકે, ન હોય એવું નથી, આવા હોય છે, અકલનો અથમીર હોય છે, એવું કઈ નથી, પણ હોય શકે આવું બન્યું હોય. ઘણી વાર આપણે જેને જોકમાં વાત કરતા એવી મેને ખરેખર ઘટનાઓ ઘટેલી જોઈ છે સમાજમાં. એટલે એક ગીરના નેસડામાં એક ભરવાડનો છોકરો જુવાન, એને એક જુવાન ભરવાડની છોકરી, એની સાથે થોડો હેતપ્રીત થયો છે. પણ મા બાપને ચોરી છુપીથી મળવાનું ને એવું બધું થાય, એમાં બપોરનો સમય એના વિચારમાં ખોવાય. જાડવા નીચે સૂતેલો, આજુબાજુ ગાયો બેસી ગયેલી, બનેલી વાત છે, અને આ એના જ વિચારોમાં ખોવાયેલો. તો છોકરી પણ બપોરના વચ્ચે ટાઈમ લઈ અને દોડીને છુપાઈ છુપાઈને પેલો જે બેઠો હતો ને સૂતો હતો ત્યાં આવી અને સીધું એને જગાડવાની જગ્યાએ પાસે પગ પાસે બેસીને ધીરેથી એનો પગ હલાવ્યો. એટલે પેલો સૂતો હતો ને ભરવાડનો ગોવાળનો છોકરો જુવાન, એને એમ છે કે ગાયો બેઠી છે અને ગાયો શિંગડું મારે છે. એટલે આંખો મીચેલી છોકરીના વિચારમાં ખોવાયેલો ને એમ જ બોલ્યો, અરે માવડી સુવા દે ને, સુવા દે ને. અને માવડી કીધું બોલીને ચીસ પડી ગઈ, જ્યાં જોયું ત્યાં તે બેની આંખોમાં આંસુની ધાર. પણ બસ માં કીધું, હું તારી માં થઈને તું મારો દીકરો થઈ ગયો, પતી ગયો. પગે લાગીને વ્યા ગયા બે, છૂટા પડી ગયા આખી જિંદગી. ઓલા એને માં માની નાણે એને દીકરો માય. એટલે બોલો, એટલે માતૃબુદ્ધિ પરસ્ત્રીમાં. અને દેવની દેહાલય, આ દેહ છે દેવાલય છે, એની બુદ્ધિ શાસ્ત્રોમાં પણ કહે છે. પણ ક્યાં, આ શરીર છે દેવાલય છે, એમાં દેવ બિરાજે છે, એટલે ખાવા પીવામાં ધ્યાન રાખો, અભડાવો નહીં કાયાને. એ દારૂ નાખો ને, માંસ નાખો ને, શરાબ નાખો ને, ગુટકા નાખો ને, તમાકુ નાખો ને, બજર નાખો ને, છીકણી નાખો ને, સાત પોટા નાપ નાખો ને, ભલાણું નાખો ને, ઈંડા નાખો ને, આમલેટ નાખો ને, ચિકન નાખો ને, ફલાણું એ ન નાખો. ગમે તે ગાળો બોલો ને પેલું બોલો ને, એ જે તે આ દેવાલય છે આને વિશુદ્ધ રાખો. ત્યાં દેવની દેહાલયની દેવાલયની બુદ્ધિ છે. આ ચોટલી છે, ધજા છે, આ કલશ છે, આ ગર્ભરૂમ છે, આમાં ઠાકોરજી બિરાજે છે, આ પાયો છે. તો દેવાલય છે એમાં દેવ બિરાજે છે, ત્યાં એવું અભદ્ર વસ્તુ એમાં ન નખા. સાચું, એ વિચાર આવે કાંઈ પણ, અરે આ દેવાલય છે આમાં ના નખાય. બર્નાર્ડસો પાર્ટી હતી મિઝલસની, એમાં બધા ત્યાં તો ફોરેનની અંદર બ્રિટનમાં ને એમાં વિદેશોમાં માંસાહાર કરતા હોય, પણ બર્નાર્ડસો પશ્ચિમના છે, ઇંગ્લેન્ડના છે, બ્રિટનના છે, પણ આખી જિંદગી શાકાહારી જ હતા. તો એ ફ્રૂટ્સ ને જ્યુસ ને એવું બધું લેતા હતા, બ્રેડ ને બટર ને જ્યુસ ને એવું, કોઈ પણ પેલી મીટની વાનગી નહીં, માંસની વાનગી નહીં. એટલે કોઈ કીધું, કેમ તમે અહીંયા આવું ખાવ છો એમ. ત્યારે બર્નાર્ડસોએ સરસ કીધું કે મારું પેટ એ પેટ છે, મરદા દફન કરવાનું કબ્રસ્તાન નથી. હા, એટલે આ દેવાલય છે, આમાં જે તે નખાય નહીં. સાંભળજો સાંભળનારાય, ગુટકા ચડાવો ને આ નાખો ને તે નાખો, ન ખાવાનું ખાવ, ન પીવાનું ખાવ, ના, દેવાલય છે. અને ખરેખર અપવિત્ર વસ્તુઓ શરીરમાં પધરાવે એટલે દેવાલય અભડાઈ જાય છે, દેવ ત્યાંથી નાસી છૂટે છે. આ ભૂત પ્રેત વળી ગયા હોય ત્યારે મરચાને ધુમાડી દે, અગરબત્તી ન કરે ત્યાં, અને અગરબત્તીની સુગંધ કરો તો ભૂત પ્રેત આવે નહીં. આ બધી રીત છે એની. અને ગંદકી નાખો તો ઠાકોરજી વિયા જાય. એટલે જો ઠાકોરજીને અહીંયામાં રાખવા હોય તો પવિત્ર વસ્તુ જ પધરાવવી પડે. એટલે ખાવા પીવામાં, જોવામાં, હરવા ફરવામાં, બધામાં ધ્યાન રાખવું, શરીરને અભડાવવું નહીં. ત્યાં દેવાલયની બુદ્ધિ છે, આ મંદિર બુદ્ધિ છે. અને બીજી મંદિર બુદ્ધિ ક્યાં રાખવાની, દેવ બુદ્ધિ ક્યાં રાખવાની, કે કોઈની સેવા કરો ત્યારે એને દેવ માનીને સેવા કરો. માતા પિતાની સેવા કરો, દેવ માનીને સેવા કરો. કોઈ રોગીની સેવા કરો, દેવ માનીને સેવા કરો. ભૂખ્યાને અન્ન વસ્ત્ર આપો, દેવ માનીને. રણછોડદાસજી મહારાજ રાજકોટમાં થયા તો એ જ્યારે કોઈને વસ્ત્રદાન અન્નદાન બધું કરતા ત્યારે રણછોડદાસજી મહારાજ એમ કહેતા આંખો આંસુ સાથે કે હું કોઈને વસ્ત્રો નથી આપતો, તો મારા રામને મારા વાઘા પહેરાવું છું. વસ્ત્રો પહેરાવી આપે તો પણ એ રામ રોટી કહેવાતી ને જો, હે, રામને રોટી ખવડાવું છું, કોઈને નહીં ખવડાવતો. એટલે જ્યારે કોઈની સેવા કરો ત્યારે જ્યારે ઠાકોરજીની જનસેવા એ જ પ્રભુ સેવા. ત્યાં એવી બુદ્ધિ રાખો, માણસ નહીં જુઓ આ ફલાણો છે ને ઓયલો છે એવું નહીં, આ રૂપમાં ઠાકોરજી મારી પાસે આવ્યો છે. એટલે કૂતરાને રોટલો નાખે, ગધેડાને ગંગાજળ એકનાથ પાઈ દે, નામદેવ કૂતરાને ચોપડેરી રોટલી ખવડાવે. કૂતરો નથી એ રૂપે, એમાં વિશ્વાના રૂપે એના ઉદરમાં મારો ઠાકોરજી બેઠો છે. સુનિશ્ચય સ્વપા કે છે પંડિત અસમ દર્શીને, એમાં ભગવાન બેઠો છે, એને અમે જમાડીએ છીએ. કોઈ માણસને કૂતરાને પશુને નથી જમાડતા, બરાબર વાત સમજાય છે ને? અમે નથી સમજ, આમાં બેઠો છે. આપણે દોધા દુધાળાના મૂળજી ભગત, એને એમના દીકરાની પછી પાછળ એમણે ભાગવતની કથા બેસાડી અને બધા અમે ત્યાં ગયા હતા. તો ભગત આખા ગામને 7 દિવસ ચોખ્ખા ઘીના લાડુ જમાડીને બધાને ભોજન કરાવ્યું આખા ગામને. એટલું નહીં, ગામમાં કોઈ મહેમાન આવે એટલું નહીં, ગામને ગોંદરેથી જેટલી બસ નીકળે, કોઈ પણની ગાડી નીકળે, માણસો ઊભા રાખેલા, એ રોકાય આખી બસ ખાલી થાય. ભગતને રસોડે પ્રસાદ લે, જમે પછી જ જાય, ત્યાં સુધી જવા જ ન દે. નહીં આજે અહીંયા, એટલે અમે સંતોએ એમને કીધું ભગત ગામમાં છે ને જમાડીએ, બરાબર છે ને આ તે, થોડો વિવેક સામે. અહીંમાં આંસુ આવી ગયા. ગામડાના માણસ અભણ જેને કહો, એમણે એમણે વાત શું કરી, લ્યો આ વેદાંત શાસ્ત્રો ભણવા જાઓ કે ભાગવત ભણો તો એ હાથમાં આવે ને એવું એને આવે. આપણે જે વાત કરીએ છીએ ને એ મૂળજી ભગત કે સામે હું કોઈ માણસને જમાડતો નથી, હું તો બધાને વાસુદેવ રૂપ માનીને જમાડું છું, બધાને શ્રીજી મહારાજના રૂપ માનીને જમાડું છું. હું કોઈ એમ માનતો નથી કે આ બસવાળા છે ને મહેમાનો છે ને બારગામના છે, હું તો બધાને શ્રીજી મહારાજના રૂપ એમ માની રોટલો નાખું છું. જલારામ બાપો કેમ જમાડતા હતા? અને તમે માણસ માની જમાડો તો કોઈ દી ઉગે નહીં. એટલે કોઈને દાન આપો, કોઈને રોટી આપો, કોઈને વસ્ત્ર આપો, કોઈને મદદ કરો, ત્યારે કોઈ માણસ માની નહીં માનીને આપવાનું, ભગવાન માનીને આપવાનું, તો ઉગશે, ભગવાન સ્વીકારશે. અને જો માણસ માની માનશો તો અહંકાર આવશે અને ફળ નહીં એવું મળે. ઓહો, ભગવાન આ રૂપે મારી પાસે લેવા આવ્યો છે, આજે મારી સેવા સ્વીકાર કરી ઠાકોર છે એમ માનીને કરવાનો. કેટલી સરસ ઊંડી મીઠી વાતો છે. તો આ ત્રણેય વાત શાસ્ત્રોમાં છે, પણ ત્રણેયના લક્ષ્ય જુદા જુદા છે. તો જ્યાં આસક્તિ છે એવું નારીનું કે એવું પુરુષનું દેહ, એની આ ટીકા છે કે ભાઈ એમાં છે શું. થોડી વાર આસક્તિની પળોએ થોડો વિચાર કરવા જેવો છે, પણ માણસ વિચાર જ નથી કરતો. આસક્તિમાં એટલો આંધળો છે કે વિચાર કરવા રોકાતો જ નથી. વિચાર કરવો જોઈએ, બહુ કિંમતી આ શ્લોક છે. એક મહાત્મા હતા, એમને થોડા સાધુઓ શિષ્યો પણ હતા. રોજે સત્સંગ થાય સાંજના, એમાં ભાઈઓ બહેનો બધા આવે. એમાં એક બહેનનું થોડું રૂપ સારું હશે, તે મહાત્માના શિષ્યોમાંથી સાધુ હતા, પણ એમાંથી એક શિષ્યને થોડુંક એક સ્ત્રીનું રૂપ જોઈને થોડી આંખ ખેંચાય. ગુરુને તો સાવધ રહેવું જ પડે, ભલે એ વાતો કરે છે, કથા કરે છે, બધું કરે છે, પણ છતાંય શિષ્યો પર એને વોચ રહે છે કે આની થોડીક આંખમાં વિકાર આવી ગયો છે. આ પેલી સ્ત્રીને જોઈને આને થોડીક આંખ આમ થાય છે, એ સાધુ માટે સારું નથી. બોલ્યા નહીં કાંઈ, થોડા દિવસ આમનું કથા ચલાવી. પછી એમણે એક યુક્તિ કરી, પેલી મહિલાને કાંઈક સમજાવ્યું, એને થોડું ઔષધ આપ્યું અને કીધું તું થોડી બીમાર થઈશ અને આવું બધું થશે જાળવજે, પછી હું તને યોગ શક્તિથી ભગવત કૃપાથી ઔષધથી તને સારી કરી દઈશ, પણ તારું શરીર થોડું નીચો વાશે, પણ એમાંથી જે કચરો નીકળે ઝાડા ઉલટી જે થાય એ બધું તું વાસણોમાં પાત્રો માટીના હોય ને એમાં ભરી ભરીને બધા રાખી મૂકજે. એ બધું કરાવ્યું. બે ચાર દિવસ આમનો વયા ગયા. પેલી સ્ત્રી તો આવતી નથી, એનો સાધુ એલો ખોળ્યા કરે, ગુરુ પણ જોઈએ રાખે. પાંચમે દાડે ગુરુએ કીધું, બેટા ચાલ આપણે જરા ગામમાં જવું છે. ચલો ગુરુજી. ક્યાં જવાનું? ચલો પાછળ. પેલી મહિલાને ઘેરે ગયા. હવે પેલી ખાટલામાં સૂતેલી, એટલા ઝાડા ઉલટી થઈને શરીર નીચોવાઈ ગયેલું, હાવ શરીર ખોખું થઈ ગયું, રૂપ ક્યાં વિલીન થઈ જાય. બે દિવસ પછી ઝાડા ઉલટી ને આવું બધું થાય તો કઈ તમે આમ જે તકતકતા હોય રે, હાવ નીચોવાઈ ગયો. પથારીમાં એમાં આમ જોયું તો આમ ગમે નહીં. ખરેખર આમ કોઈ રૂપાળા હોય અને જો શરીર માંદું થઈને સુકાઈ જાય તો તરત તમને ખ્યાલ જ હશે કે પછી એમાં બહુ આમ આકર્ષણ જેવું ના રહે. ઘણી વાર તો બીમાર વ્યક્તિ થઈ જાય તો વિરૂપ લાગવા માંડે. તા તો હાવ ખોખું વિરૂપ જેવું થઈ ગયું. અને પેલા સાધુ મહાત્માએ પેલા શિષ્યને કહ્યું, લ્યો આમાં આસક્તિ છે ને, ખચકાઈ ગયો. ના, તારા માટે જ લાવ્યો છું, તું જો બરાબર આમાં છે રૂપ. થયું કે મહારાજ અત્યારે રૂપ નથી, આ ક્યાંય ગયું. એટલે મહાત્માએ કીધું, ક્યાં રાખ્યું છે રૂપ? તો કે ત્યાં રાખ્યું છે. અને ત્યાં લઈ ગયા, કપડું ઉઘાડ્યું, ગંદકીના પાત્રો ભરેલા, ઝાડા મળ મૂતર ઉલટી બધું, આહા હા, અડધો અડધો ગાવ બોક આવે. પેલા શિષ્યને કે જો આમાં રૂપ છે, આ જો તને જેનો મોહ છે ને એ આમાં છે, એનું રૂપ આમાં આવ્યું છે. અરે મહારાજ, આ ઝાડા ઉલટી થયા બધું આમાં આવ્યું, આને લીધે જ રૂપ હતું. વિચાર કરો, મળમૂત્રને લીધે જ શરીરનું રૂપ છે. આગળ તમારું શરીર થોડું નીચો વાઈ જાય તો બધું વાળની વાટકી જેવડું મોટું થઈ જાય, થઈ જાય. આમ ગલો જા જેવા ગાલ છે પણ તરત આમ અંદર ગરી જાય ને આમ થઈ જાય ને આંખ્યું થઈ જાય, પીપા પેળ જોઈ ગયું, ત્રહુ બાંકુ થઈ જાય, જોવું હોય આમને જોવાઈ જાય આમ, હે ખરખું બોલાય નહીં, તદા બબા થઈ જાય, મોઢામાંથી લાડું પડી જાય. એટલે થાય મો, બધું રૂપ આ છે. પેલા ને ઉલટી થવા મળી. ના, તું બરાબર જો આ રૂપ છે, તને જે મોહ હતો ને એ આ છે. પગમાં પડી ગયો, મહારાજ હા વિચાર કર, તું જેમાં મોહિત થાય છે એ આ છે, અસલ માલ આ છે, જેમાં તું મોહતો હતો એ આ છે, બાકી વ્યક્તિ તો ત્યાં સુતી જ છે. તો કે એમાં તો હવે મહારાજ આકર્ષણ નથી થતું, તું આમાં થવું જોઈએ, અસલ તો આ છે. ફરીથી જયારે આની આ વસ્તુ એમાં ચડી જશે એટલે શરીર તગવા માંડશે, મોહ થશે. આ જ છે, હા એ જ છે બેટા, મોહ મૂકી દે. એ તન માંસ વસાદી વિકાર મનસા વિચાર વારંવાર, આ મળમૂત્ર અસ્થિઓનો વિકાર છે, બીજું કશું જ નથી. એક તમને સાવ બંધેલી વાત કહું. એક ગ્રહસ્થને ઘેરે અલાયદો બાજુમાં એક રૂમ હશે, એક મહાત્માજી કંઈક ચાતુર્માસમાં થોડા રોકાવા આવ્યા છે, બનેલી ઘટના છે. એ મહાત્માનું હમણાં અવસાન થઈ ગયું, એના જીવનનો આ પ્રસંગ છે, એમણે લખેલો ને મેં વાંચેલો. તો હવે એ કોઈ ભાગવત કે ગ્રંથ એનું લઈને પાઠ કરતા છે. યજમાન ગ્રહસ્થ કંઈક દુકાન એક ઓફિસે ગયા છે, ધંધામાં ગયા છે, ઘરે એમના પત્ની એકલા. તો એ પત્નીને આ સાધુ સાધુ મહારાજ ઘણીવાર એટલા શરીરના સારા હોય, સ્વસ્થ હોય, તપસ્વી હોય, સારું હોય તો સેજે કંઈ આકર્ષણ થતું હોય. તો પેલી સ્ત્રીને એમાં આકર્ષણ થઈ ગયું. એક તો એકાંત રોજનો પરિચય આવું બધું થયું, એટલે એણે પેલા સાધુને સ્પર્શ કરવાની કોશિશ કરી. મહાત્માજી સમજી ગયા, આ ભૂંડી થઈ, એટલે એકદમ બુદ્ધિ વાપરીને દોડી અને બાજુમાં ઝાજરું હતું ને સામે એમાં ઘૂસી ગયા અને ઝાજરું કરી દીધું બંધ. આ એક એને પ્રત્યુત્પન્ન મતી તાત્કાલિક બુદ્ધિનો પ્રયોગ કર્યો, ઝાજરું બેસી ગયા, ઝાજરું કરી દીધું બંધ. પણ હવે વિચાર કરે કે અહીં ક્યાં સુધી બેઠો રહું, બહાર તો નીકળવું જ પડે. અને આ વિકારી સ્ત્રી હોય એ તો કોઈ રીતે વિકાર છોડે નહીં, અને ધજાગ્રો થાય તો દોષ તો કોનો આવે, પુરુષનો જ આવે. સ્ત્રીને તો સૌ એમ કે એ થોડું આમ હોય, હવે વાંક એનો હોય તો એ લોકો માને થોડા. મહાત્માજી કહે તો મારે મરવાનો વારો આવે, એટલે મારે કરવું શું? ઘણીવાર બેઠા કાંઈ સૂજે નહીં, તેથી મોબાઈલના જમાના નહોતા, નહી તારે ઠીક છે કોલ મારી દે તો બોલો પેલો આવી જાય, આવજો ને આમ છે તેમ છે ગમે તેમ કઈ કરે, પણ હવે કઈ નહીં બધું બોલો. પછી એને વિચાર કર્યો, અફલાતુન વિચારો, હા વિચારો, જાજરૂમાં જે મળ પીડ્યો હોય ને એ મળ આખે શરીરે ચોપડ્યો. વિચારા બનેલી ઘટના, જો બનેલી ઘટના, આખે શરીર મહાત્મા સાચો હતો, આખે શરીરે મળ મૂતર એનો જે કેટલાય વખત નો, એ વખત ના જાજરૂ બસ. આજના કઈ ફ્લશ થઈ જાય ને તાજો મળ હોય એવું નહીં, મળે પણ ઘણો જૂનો વ્યાજબી. આ બધું કરવું કેવું ગમે નહીં પણ આ બધું જરૂરી છે. આ એક છે ને બીભત્સ રસ છે, બીભત્સ એટલે ન ગમે તેવું બીભત્સ છે. પણ હવે આ કથા જ માંડ્યા વગર છૂટક્યો નહીં. મને લાગે છે કે આવી કથા કોઈ એને કરી જ નહીં હોય, અને એ અડધી રાતે કોણ કરે આ. પણ બહુ જરૂરી છે, આમાંથી ભલે આમાંથી બે જણાને જો આ વિચાર ઘૂસી જાય, કાયમી જો કામ કરી જાય તો આપણે એક સફળ થઈ ગયા કહેવાય. જરૂર, સવાલ નથી, આ વાત સબિત છે. આપણે કઈ થોડું કઈ જાહેરાત માટે કરીએ છીએ, ભગવાનનું કામ કરવા માટે વાત કરીએ છીએ. આખે શરીરે મળ ચોપડી અને મહાત્મા બહાર નીકળ્યો, અને ઓલી સ્ત્રી તો ઊભી હતી, પણ ભાઈ આ ગંધવાડ હવે જેની પાછળ લુપ્ધ હતી. મહાત્મા સુંદર હતો, યુવાન હતો, પિસ્તોલ જેવું શરીર હતું, વિશાળ ભાલ, આમ તેજસ્વી મૂર્તિ હતી, પણ હવે મળ મોતર આખે. તમે વિચાર કલ્પના કરો, પેલી સ્ત્રીને ઉલટી મંડી થવા, એકદમ ભાગી મહાત્માથી દોડે અને ઓલી આગી ભાગી. એટલે કેવા માંડી, બાપા હું પગે લાગુ છું, તમે રસોડામાં નહીં આવતા એમ નમાજી. મહાત્માજી પછી ત્યાંથી ભાગવતનું પુસ્તક આ તે બધું મૂકી અને નીકળી ગયા. દૂર દૂર ગામની પાર જઈ કોઈ સરોવર તળાવ આવ્યું ત્યાં માટીથી પછી ત્રણ દિવસ સુધી નાહ્યા છે, નવું મુંડન કર્યું છે, બધું કરી અને શરીરને શુદ્ધ કરી નાખ્યું. પણ કહેવાની વાત છે એ બચી ગયા, પણ ક્યારે? મળમૂત્રથી ખરડાયા ત્યારે. વિચાર કરો, એ અંદર નહોતું, શરીરની અંદર જ હતું ને, છે શું લ્યો. જો આ વિકાર સમજાઈ જાય તો મોહ થાય. વિચારવા જેવું છો, હજી એનાથી થોડુંક બહુ મર્યાદાથી વાત કરીશ. હાલો તમને કોઈની આંખ ગમે છે, આંખની આંગળી અડાડી સૂંઘી જવો, સુગંધ આવે કહેજો. કોઈનું નાક ગમે છે, નાકમાં આંગળી નાખીને સૂંઘી જજો. ક્યાંય અત્તરની સ્મેલ આવે મોગરા ડોલરની મને કહેજો. ના ના, આજે થોડીક કથા કેવી જ છે તમને. અને ખરેખર જો બહુ કહેવા માંડ્યા ને તો ખરેખર ઉલટી થાય, આમાં તમે ઉલટી થાય, પણ ન કહેવાય, બધું ના કહેવાય. હા હા, પણ કોઈનો કાન ગમે છે, આંગળી નાખીને સૂંઘી જુઓ, ક્યાંય કોઈને મોઢું મોઢા આંગળી નાખીને તમે આમ જોઈ જુઓ, ક્યાંય સુગંધ આવે તો તમે કયો ઈનામ હારી જાઓ. આ શરીરમાં નવ દ્વાર છે, બે આંખ, બે નાક, મુખ, બે કાન, મળમૂત્રના બે સ્થાન, એકેમાં ક્યાંય સુગંધ જરતી હોય તો કયો. છતાં માણસ મોહો છે, એ બધા અંગમાં ક્યાંય સુગંધ હોય તમે કયો લ્યો. થોડી વાર વિચાર કરો, જે આંખ હોય તો આંખને એકને અલગ કરીને તમે એમાં જુઓ કે આમાં મોહપામાં જેવું શું છે, દુર્ગંધ સિવાય કઈ. આ નાક હોય, આ નાક ઘણાને બહુ સારું હોય, ગમતું હોય, પણ એક નાકના જ ખંડ દર્શન કરો. ખંડ દર્શન તમે કરો, નાક બહુ સુંદર હોય, ખંડ દર્શન કરો, આમાં છે શું એવું કે એમાં મોહ થાય છે, અંદર શું છે આમ તમે જુઓ તો આમ આંગળી જો અંદર નાખી હોય ધોવા જવું પડે. ના ના, એવું જ છે ને, એવું જ છે. તો મળમૂત્રના સ્થાનમાં દુનિયા મોહિત છે, તો ત્યાં શું સુગંધ છે? ગંધ સિવાય કશું નથી, અને માણસો ગંધમાં મરે છે, આવા દુર્ગંધમાં જ મરે છે. લો ગજબ છે. આ 3.5 કરોડ ફાંટ આમાં ફાંકા છે, જેટલા રૂવાડા છે ને એટલા કાણા છે, બધેથી પસીનો જરે છે અને બધે દુર્ગંધ આવે. કોઈને આમાં સુગંધનો પસીનો આવતો હોય એવો એક વ્યક્તિ હોય તો બોલો, મારે પરસેનામાં સુગંધ આવે છે, તો ભાઈ એની બોટલ ના ભરી લે. ક્યાંય આવે છે? આખા શરીરમાં ક્યાંય સુગંધ, અંદર બહાર બધે દુર્ગંધ દુર્ગંધ. સુરાખાચાર્ય શ્રીજી મહારાજ એક ખાલી કાનનું આંતર રચના પોતાની શક્તિથી દેખાડી તો સુરા બાપુને ઉલટી થવા માંડી. એક ખાલી કાનનો અંદરનો ભાગ દેખાડ્યો કે જુઓ કે ઉલટી થવા માંડી. બસ આ તો ખાલી ઉપરનું પેકિંગ સારું છે, બાકી માલ તો બધો આવો જ છે. હે, માણસ મરી જાય કે પશુ મરી જાય, રોડ ઉપર કોઈ એક્સિડન્ટ થાય માણસ મરી જાય, થોડા કલાકો કોઈ લેવા ન આવે, ઊભું રહેવાય છે? હે, કોઈ કૂતરું મરી જાય તો ઠીક, પણ માણસ મરી ગયો હોય તો રહેવાય છે? આ છે, આ માલ આમાં આવી ભર્યો છે, એની પાછળ માણસ મરે છે, પણ મૂર્ખ છે કે જે એને પાછો વળતો નથી. આ શું, આમાં લેવાનું શું, પામવાનું? અને પાછું વિચિત્રતા પાછી જુઓ, ઘરડા હોય સ્ત્રી, એ મહારાજ વચરામાં કીધું ને, 80 વર્ષની સ્ત્રી હોય તો મોહ ન થાય, 16 વર્ષની યુવાન સ્ત્રી હોય તો મોહ થાય. માલ તો બે મારખો, એક તને યાદ, વાત યાદ યાદ આવી કહું, માલ બે મારખો એના ઉપર. એક જણા પાસે ગણપતિ, અને ગણપતિ ના ઉંદર હોય, એટલે ઉંદર પણ બે સોનાના, એટલે પછી ઘરમાં કઈ ગરીબાઈ આવી એટલે એ સોની ને ત્યાં વેચવા ગયો. સોની ને કીધું, આ ગણપતિ ના ઉંદર એ બે મારે સોનાના છે પણ વેચી નાખવા છે. એટલે સોની હતી બે મૂક્યા ત્રાજવામાં, તોલ કર્યો, તરત કીધું કે આટલા રૂપિયા થાય, જૂના જમાની વાત. એક જ ત્રાજવામાં ગણપતિ ને ઉંદર બે હારે મૂક્યા, એટલે ઓલો ખીજાણો, એક હારે બે નો ભાવ ગણપતિ નો ઉંદરડા નો? તું તો ખરો લાગે, એટલે ઉંદરડાનો અલગ ભાવ કર, ગણપતિ ગણપતિ છે, બે નું એક જ હારીએ, 100 રૂપિયા તોલો, 200 રૂપિયા તોલો. સોની કે બીજું શું હોય? અરે પણ આ ગણપતિ છે ને ઉંદરડું છે. સોની કે ભાઈ હું સોની છું, હું આકાર ને જોતો નથી, હું સુવર્ણ ને જોઉં છું. એમાં આકાર શું છે એ જોઉં તો મારો ધંધો થાય જ નહીં, અને હકીકતમાં મારે સોના સાથે લેવા દેવા, આકાર ગણપતિ નો ઉંદર નો માર શું લેવા દેવા છે? બે માં માલ શું છે? સોનું, સોના ને હું ગણું. એમ આ દુનિયામાં જેને હરી ભજવા હોય ને એને આકાર જોવાય નહીં. આકાર કોઈ ને ગુણા ગોપા, આપણે ડોંગરેજી મહારાજ કહેતા, કોઈની કૃતિ અને આકૃતિ ન જોવા. જેને ભજન કરવું હોય એને કોઈની કૃતિ એટલે એની ક્રિયાઓ ન જોવી. આપણે પણ કોઈ સેજ કાંઈ ક્રિયા કરે ને એટલે તરત અવગુણ આવે ને કાં પેલું થાય સેજ, અરે ભાઈ એ કરે છે આપણે શું લેવા દેવા. અને કાં કોઈની ખાનગી કૃતિ, પેલો ક્યાં જાય છે ને પેલી ક્યાં જાય છે ને ઓલો શું, તમે શું કામ તમારું આંખ કાન નાક મગજ બગાડો છો, હૃદય બગાડો છો, એ વંઠી ગયા ગમે તે કરતા હોય તો આપણે શું જોવાનું? હે, છાપામાં કોઈની આખો હિસ્ટ્રી એવો આવે, બધ હિસ્ટ્રી, ખરાબ હિસ્ટ્રી, બેડ હિસ્ટ્રી, આપણે શું વાંચવાની જરૂર છે? એટલે એની કૃતિ છે ને, કોઈની કૃતિ ન જોવી અને કોઈની આકૃતિ ન જોવી. ભાઈ આ મોટી વાત છે કાંઈ. હે, આપણે આંકડિયાના પિતાંબર ભગત, એને દીકરી યુવાન થઈ અને જોવા માટે આવ્યા, બધા બેઠા હતા જીમા, સુડી થી એટલે સોપારી વાતરીને પછી આમ લેતા છે મુખવા, ત્યારે મહેમાન આવ્યા હતા જે છોકરાના પક્ષના, એમણે કીધું પિતાંબર ભગતને, એમની દીકરી હતી, કે દીકરી તો આમ તો બધી સારી છે, ઘર બધું સારું છે, બધું સારું છે છે, પણ તમારી દીકરીને સ્વામિનારાયણ ભગવાનના પિતાંબરના ભગતો 21 લાખ વર્ષ પહેલા લક્ષ્મણ જતીની વાતો પણ જ્યારે ગળે નથી ઉતરતી સમાજને, ગળે નથી ઉતરતી કે લક્ષ્મણજી 14 વર્ષ વનમાં રહ્યા, સીતાજીનો શું ચરણ જ જોયા છે? અરે મૂર્ખા ચરણ જ જોયા હતા. આ પુના ઇન્સ્ટિટ્યૂટ વાળાએ જે રામાયણ બહાર પાડ્યું વાલ્મી વિકીનું, તો એમાંથી લક્ષ્મણનો શ્લોક કાઢી નાખ્યો, ઠીક હે, 14 વર્ષ ભેળા રહેતા ને ભાભીનું મોઢું ન જોયું એવું થોડું બને, અને શું કલ્પના જ નથી આવતી એનો. પણ એ તો આગળની વાત છે, આ તો 100-150 વર્ષ પહેલાંની વાત છે. એટલે પેલા વ્યવહાર હતા થવાના, એમણે કીધું દીકરી સારી છે, ગુણિયલ છે, ઘર સારું છે, ભગત છો, બધું સંસ્કારી છે, પણ તમારી દીકરીને આ જમણા કાન છે એની નીચે ગાલ પાસે થોડુંક લાખનું ચિહ્ન છે, કાળું શ્યામ લાખનું ચિહ્ન છે, આટલું છે. પિતાંબર ભગત કે હશે મને ખબર નથી. હલો લાગે શું હશે દીકરી તમારી, તમને ન ખબર હોય? કહું છું ને હશે મને ખબર નથી. અરે દીકરી તમારી તમને ખબર નથી? તો કે ના મને ખબર નથી. એવું કેવું? તો કે જો મનાશે નહીં, હું દીકરીનો બાપ છું એ સાચું, પણ સ્વામિનારાયણ ભગવાનની કસમ ખાઈને કહું, ઓલો કેજો આ પિતાંબર ભગત, હું કસમ ખાઈને કહું છું, મેં મારી દીકરીને નિરખીને જોઈ નથી, એને લાખું છે કે મને ખબર નથી. અને જો મેં એવી રીતે જોઈ હોય તો મારું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણ ન કરે. વેવાય જોઈ રહ્યા, મેં નથી જોઈ મારી દીકરી, એ ઘરમાં રહે છે ને એની દીકરી છે, છતાં એની દીકરીને આ લાખનું ચિહ્ન છે કે નહીં એણે જોયું નથી. તમે વિચાર કરો, એને કોઈની આકૃતિ જોતો, કોઈની નહીં ઘરની દીકરીની નથી જોતો. આવા ઉત્તમ ચરિત્ર, ઉત્તમ શ્લોક પુરુષો એના જીવન નજર સામે રાખવા જોઈએ. આંખ્યો ભાડીનામાં બેઠા જોયા જ રાખતા હોય. ઘણા જોવાની હજી ભૂકંપની રાહ જોતા હોય છે. એટલે ભાઈ આ તો વાત છે, કોઈની કૃતિ નહીં, કોઈની આકૃતિને જોવી નહીં. એટલે જેને હરી ભજવા હોય, માલ શું બેમાં એક સરખો જ છે. એક બીજી વાત કરું, એક જણાને એક યુવતી સાથે થોડો આમ હેતપ્રીત થઈ. પોતાના મનથી મનથી નક્કી કર્યું કે આની સાથે મારે લગ્ન કરવા. ઓલી યુવતીને કાંઈ ખબર નહીં, એક તરફી જેને કયો છો ને એવું. એટલે પેલીને કાંઈ ખબર નહીં, એને તો રોજમાં આવતા હોય તો મળતા હોય, બેસતા હોય, વાતચીત કરતા હોય છે જે હશે. આને તો નક્કી જ કરી નાખ્યું કે મારે આને એને લગ્ન જ કર્યો, આ સિવાય હવે નહીં, તું નહીં તો મેં નહીં, એવું કંઈક કરી નાખ્યું નહીં. હવે હવે એકવાર એને હિંમત કરીને પ્રસ્તાવે કરી દીધો કે મારે તમારી સાથે લગ્ન કરવાની ઈચ્છા છે, તમારું શું કેવું છે. એટલે ઓલી બે ત્રણ મિનિટ તો કંઈ બોલી લઈ, એને ખબર નહોતી કે આવો અણધાર્યો પ્રસ્તાવ આવશે. પછી ખરેખર તમે કયો છો મારી સાથે પરણવું છે, વાત જોજો, ખરેખર તમારે મારી યાર પરણવું છે. તો હા, તમે ખરેખર મનથી નક્કી કરી નાખ્યું છે? હા હા, ઘણા વખતથી આપણે મળે છે, મને નક્કી થઈ ગયું છે કે મારે તમારી સિવાય મને કોઈને જામશે નહીં, અને આવું યોગ્ય પાત્ર મને સમજે એવું નામને તે મેળો ગુણ ગાવાય તો બસ એ તમારા જેવું કોઈ નહીં. અલે ઓલે યુવતી કે વાત તો સાચે, પણ હું તમને એક વાત પૂછું, તમને મારામાં એવું શું ગમ્યું કે જેથી તમે મારામાં મોહ્યા? વાત જોજો, મારામાં તમે એવું શું જોયું કે જેથી તમે મારામાં મોહ્યા એ મને વાત કરો. તો પેલો કે મને છે ને તમારા દાંત અને વાળ એટલા સુંદર છે, દેવતાઓને આવા ન હોય. આમ તો ખરેખર એવું હોય છે જેમાં મોહ થાય ને એ જ ઉત્કૃષ્ટ લાગે, બાકી કાંઈ ન હોય. હા, વાસના સુંદરતા પ્રદાન કરતી હોય છે, સાપેક્ષ છે આ. તમારા આ દાંત અને વાળ અદભુત, બસ જોઈએ જ રાખું, જોઈએ જ રાખું, ચંદ્ર ચકોરની જેમ જોઈએ જ રાખું, કે દિલ તૃપ્ત થતું નથી. ઓલી એટલું હશે, એટલું હશે. અરે પણ શું હશો? તો કે તમારે મારા દાંત ને વાળ સાથે જ આટલો બધો હેત છે ને. હા, ચોખ્ઠું કાઢી નાખ્યું. લે રાખ, બાકી હેરાન થામાં. અને પછી વીક કાઢી નાખી, માથેથી વાળ ઉતારી, આને આ બે વસ્તુ લઈ જા. તમે વિચાર કરો, મોઢામાં દાંત નહીં અને બૈરાને માથે મૂંડો, ઉંદરી થઈ ગઈ અને લીસો લપટ, એવી ભૂંડું લાગે દ્રશ્ય. ઓલો ઊભો જ થઈ ગયો, પરસેવો વળી ગયો મૂર્તિમાં. મોઢામાં દાંત નહીં અને માથે વાળ નહીં. ચૂડેલ જેવું લાગે, બૈરાનો માથે વાળ નો મૂંડો હોય ને, બહુ બહુ વિચિત્ર લાગે. અને એમાં જે ઉંદરીના ખરી ગયેલા વાળ હોય ને એ તો જગારા મારતું હોય, આપણને બહુ એનું લાગે. આમ રેઝર ફેર્યું હોય ને તો એ સુંદર લાગે, કારણ કે વાતના વાળના કોંટા દેખાય, એટલે આમ ચામડી સારી લાગે. ઓલું તો હાવ ટાલરું થઈ ગયું હોય, ટુંડર પ્રદેશ હોય. અને સ્ત્રીને માથે આ બે જોયું, મોઢામાં દાંતની માથે વાળ નહીં, ચૂડેલ જેવું લાગે, ઊભો જ થઈ ગયો. એ કે મેં જાતા હું, તો જા ભલે કે ઉભો રે ને, ગયો એ ગયો તે દિન ઘડીને આજનો. લ્યો શું સુંદર હતું ભાઈ, વાસ્તવિક જો જણાઈ જાય તો તરત મોહ ઉતરી જાય. એટલે શંકરાચાર્ય જે કહે, નારી સ્તનભર નાભિ પ્રદેશમ દ્રષ્ટવા માગા મોહાવેશમ એ તન્માંસ વસાદી વિકારમ મનસા વિચારય વારંવાર. આ વાતો કદાચ જે 17-18 વર્ષથી 25-20ની અંદર રમતા છે એને ગમે નહીં, ગળે ઉતરે નહીં. એને કે આ બધી તદ્દન વાતો ખોટી છે, કારણ કે એને હજી અમૃત દેખાતું હોય. પણ જે થોડાક આગળ વધી ગયા છો એને આ વાત તરત સમજાય છે કે વાત સાવ સાચી છે, આમાં કશું જ કાંઈ છે નહીં, એ વાત સાચી. પણ જેને કે બીજાને જો આ વાત સમજાય તો વાત ઉત્કૃષ્ટ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ માણસ લોય એના વિકારો સિવાય બીજું કશું જ નથી. આ એક વિચાર, મનસા વિચારે વારંવાર. એક બીજો વિચાર તમને કહી દઉં, શંકરાચાર્યજી જે કહેવું છે એ કે થોડો વિચાર કરો, શ્રવણ કરો, મનન કરો, જ્યાં આસક્તિ છે. અને આસક્તિ ભલે છે, એક એક છેલ્લે વાત કહું છું, આસક્તિ હોય, પરણેલા હોતો હોય એ સ્વાભાવિક છે, પણ જેટલી આસક્તિ ઓછી થશે એટલા સુખી થશો, એ એકને બે જેવી વાત છે. જેટલી આસક્તિ ઓછી થશે એટલા જ સુખી થશો, અને જેટલી આસક્તિ ઓછી થશે એટલું જ હરિભજન થશે, અને જેટલું હરિભજન થશે એટલું જ શાશ્વત સુખ મળશે, આ નિશાની છે. માટે મનને સમજાવવું, મનન કરવું, વિચાર કરવો, અને સ્ત્રીયાદિક વિકારોમાં કોઈ ફાયદો નથી, અને ભગવાનની મૂર્તિમાં અનંત સુખ છે એનો વિચાર કરતાં કરતાં આપણે થોડા આગળ વધીએ, ભગવાન એમાં બળ આપે એટલી પ્રાર્થના સાથે વિરમીએ. સહજાનંદ સ્વામી મહારાજ.